ભાવ કર્મ થી બીજા નવા બંધાય છે અને ભાવ કર્મ થી આ ઉકલે છે. આ જે દ્રવ્ય કર્મ છે એ જે વાગે છે તે શું થાય છે, વગાડતા કે ભાવ કર્મ માંથી જરા કરે મીણબત્તી માં પેલું મેન જરા કરે તો આમાંથી આ ભાવ જરા કરે તો જોયું ને, અને ભાવ થી આ ખલાસ થઈ જાય. ભાવ થતા થતા થતા ખલાસ થઈ જાય એ ભાવ કર્મ. હવે ભાવ કર્મ શું શું સમાય તો કે ક્રોધ માન માયા લોભ રાગ ને દ્વેષ, આ સિવાય ભાવ કર્મ બીજી કોઈ વસ્તુ હોય નહીં. જેને કસાય ભાવ કહે છે એ ભાવ કર્મ. અને ત્રીજું રહ્યું નો કર્મ, કે જે ભાવ કર્મ નથી એ બધા નો કર્મ. સંધ્યા પૂજા કરે, વ્યાખ્યાન કરે, બધા નો કર્મ. વ્યાખ્યાન કરતો તે નહીં કર્મ, વ્યાખ્યાન વાપરતો તે નો કર્મ. આ નોકર્મ સમજવા જઈએ, જો નોકર્મ જો સમજે ને જ્ઞાની પણ હતી તો બધું આખું જગત જીતી જાય. હવે પૂછ્યું બહુ સારી વસ્તુ નથી, પણ અત્યારે ટાઈમ બહુ થઈ ગયો છે, બોલો આવું અત્યારે કહી શકાય એવું નથી. ફરી વાર કઈ કરીશું યાર. નોકર્મ જો સમજે ને તો બધું બહુ થઈ ગયું. નોકર્મ સમજાય એવું છે નહીં. લોકો તો શાસ્ત્રકાર શું લખ્યું, નહીં જીવન કર્મ, નહીં જીવન કર્મ. સાહેબ નહીં જીવન શું થયા, કોકને કોલ મારી એ નોકર્મ છે. શું છે વાત કહું, ગુસ્સા વગર કોઈ માણસ કોઈને ધોલ મારી શકે કરો, બાપ છોકરાને મારી શકે. શું કરે, બાપ છોકરાને ધોલ મારી શકે. સમજ્યું ને, હવે ધોલ એ નો કર્મ છે. જો ગુસ્સો થયો હોત તો ભાવ કર્મ છે. એટલે ગુસ્સો ભાવ કર્મ અને ધોલ નો કર્મ, બે જુદા બે જુદા ભાગ પડી જાય. અત્યારે દસરી અંદર એટલે છોકરાને એક ધોલ મારી દે અને મને આ લોકો કહે કે આ એમને શું કહેવાય. તારે મેં કહ્યું કે એમને આ નો કર્મ એટલું જ છે. તકે ટીકડી ઉગ્ર થયા તારે તે તોય તોય ભાવ કર્મ નથી. શું કહ્યું, કારણ મેં જ્ઞાન આપેલું છે અને ક્રોધ માન માયા લોક વિચાર સ્વરૂપે થઈ ગયા. શું થયું છે, ચાર સ્વરૂપે હોય ત્યાં તો નવું કર્મ બને. સમજાય ને, એટલે બહુ સમજવા જેવું છે. આ વિજ્ઞાન જો સમજી ગયા હોત ને તો ઉકેલાઈ જાય. મેં તમને કહ્યું હતું ને કે શું પગાર છે ત્યાં કરતા લીધા. તમે હોટ કેર ભાડું, રોજનું હોટ કેર ભાડું થયું ને, ત્યાં મશીન આવા 100 રૂપિયા લેસ ભર્યા. અને આ માણસ ભાડે આપે ને 100 રૂપિયા તે ખૂબ ખૂબ હશે. મને કહે આવી આ જાગૃતિ કેમ રહેતી નથી, કાયા પછી રાખી આવીશ કરી. હવે રહી છે જાગૃત ને, હવે સિમંદર સ્વામી પાસે જઈ રહે ત્યાં અંદર ત્યાં નજીક પડે રાતે રહેશે તે બેસી રહેશે આગળ. આખો દાડો દાદા દાદા દાદા કરે. પછી મને કહે છે હવે નોકરી છોડી દઉં. મેં કહું ના ભાઈ, હવે જ કઈ નોકરી છોડીએ. તમે શુદ્ધાત્મા, અરે સુરેશ જાની તો તમારે પાડોશી ધોર નોકરી કરે બિચારો. અને દ્રવ્ય કર્મ હશે તો અહીંથી કરશે ને, એ દ્રવ્ય કર્મ છે. પેલી મણિવસ્તી પણ ગુણ લગાવેલો છે એમાં ચાલે એવું નથી. આવે દાદા ભગવાન જાગૃતિ હોય છે જયારે આ નથી એટલે એટલી અજાગૃતિ તો કહેવાય જ ને. ના પણ ખ્યાલ તો હોય ને, ધ્યાન રાખે નહી એમને બધું ઉગે બધું દેખાય અહીં એટલું નહીં બધે. હા એટલે ખ્યાલ તો હોય ને શું થઈ રહ્યું છે એમને, પછી પડેલી જ ના હોય એમને તો એમની અંદર જ પડેલી હોય. બહાર જોડે કશું લેવા દેવા, અરે બહાર ની કઈ જાગૃતિ જાગૃતિ કરાતી નથી. સંસાર વ્યવહાર જાગૃતિ કે બધા હોય ઓછી વખતે હું કહેવાય. ખરી જાગૃતિ પેલી અંદર ની ખરી જાગૃતિ, બહાર ની જાગૃતિ જાગૃતિ કહેવાય. બહાર ની જાગૃતિ તું ગીરી આપે છે રે, મારા બે છોકરા લોકો પાછા ફેરી નથી, તે ફેરી નથી, તે જાગૃતિ. આ તો પેલા નથી ને એને જાગૃતિ કહેવાય ને. બરાબર, એટલે જે નથી તેને અંદર ની જાગૃતિ કહેવામાં આવે. દાદા ઘણી વાર લોકો નથી ઉત્પન્ન થઈ તે જાગૃતિ, ઘણી વાર એવું બને છે ને જેમાં બહાર ની જાગૃતિ શબ્દ ની રચના કરે પછી અંદર ની, એટલે લોકો ભાઈ અંદર એ કરે છે, અંદર એ ખાલી મળે છે વેક્યુમ. હા, ભાવ કર્મ ને આધારે દ્રવ્ય કર્મ અને નો કર્મ છે. ભાવ કર્મ ના આધારે દ્રવ્ય કર્મ અને નો કર્મ છે. ભાવ કર્મ નિમિત્ત એ ઉત્પન્ન થાય છે. ભાવ કર્મ ના હોય, ના થાય તો એવું વાંધો ના, દુનિયા બંધ થઈ જાય. ભાવ કર્મ એટલે આ ભાવ કર્મ ના વ્યતિરેક ગુણો છે બધા. આ ભાવ કર્મ ના વ્યતિરેક ગુણો છે. હા, વ્યતિરેક ગુણ થી ભાવ કર્મ. ના દાદા, ભાવ કર્મ વ્યતિરેક ગુણ છે બરાબર છે, પણ આ જે ભાવ કર્મ છે એના ભાવ આ દ્રવ્ય કર્મ ને નો કર્મ ના ગુણો છે, વ્યતિરેક ગુણો છે. એ તો બધું પરિણામ છે બધા, એ ગુણ નથી, પરિણામ. પરિણામ બંધાય છે કેવી રીતે? ભાવ કર્મ બંધાય છે કેવી રીતે? ક્રોધ કરે છે. આ તો ક્રોધ તો પોતે એમ માને કે મને ક્રોધ થયો ત્યારે જ ને, ખરેખર પોતે ક્રોધ છે નહી. ક્રોધ થાય એટલે થઈ ગયું. આ ક્રોધ થાય બરાબર છે, ના થયો પણ હા, નહી હર્યો ધન નમતો નામ નો હગ્યો ઉપર પ્રગટ ના થયું તો ક્રોધ થયો. કે ક્રોધ તો આપડા લોકો કે ને કે મહીને મહી શું દુમાયા કરે, કે શું કહે મહીને ખબર નહી આવી ને શું કે શું કે મહીને મહી શું દુમાયા કરે છે એમ કે ધુમારી કરે લોકો ધુમાયા કરે થઈ ગયું. દાદા મહી ધુમાયા કરે તો મહી કર્મ ભરે ને, ક્રોધ માન માયા લોકો ભરે ને, જો ધુમાયા કરતા ભરે નહી તો એ પોતે જ છે તે એ કર્મ ઉદય થયો. ક્રોધ ક્રોધ છે તે ભડકો થાય, અજવાળ ઉદય થાય ભડકા થશે ને, આ તુમાયા કરે તુમારી થાય કરે. તમને આમ જ કહી અંદર અંદર કરે આ ભડકો થયો નથી, ભડકો થાય ધુમાયા કરતો હોય ને તેને અક્કલ ગણશું એ હગ્યો છે ભડકો. હા ભાઈ આમ કર્યું નહી ધુમાયા કરતો, કોઈ જોડે બોલે નહી કરે ધુમાયા કરે. દાદા મહી ધુમાયા કરતો એ સારું કે બહાર બોલી નાખે એ સારું? મહી ધુમાયા કરતો એ સારું કે બહાર બોલી નાખે એ સારું? અંદર હોય એ પાડોશી આજુબાજુના સર્કલ વાળા માટે ધુમાયા કરે તે સારું, બોલી નાખે આપણને આપણી પર પડે પણ એ અગ્નિ આપણી પર નાખે મો ચલો એકલો જ બયા કરે બને તો પણ આપડા લોકો પડે ધુમાયા કરે બોલી નહીં થી. પણ દાદા બળે તો એને શું ફાયદો? મહી ધુમા કરે પોતે એકલો બળે તો એને ફાયદો તો હશે ને? હા તો મોક્ષ મોક્ષ થી આમ મોક્ષ જે કિનારે છે તેના સામે કિનારે જવાનું મળે, તેના સામે કિનારે જવાનું મળે, મોક્ષ ના જવા મળે. મોક્ષ જે કિનારે છે તેના સામે કિનારે જવાનું મફત માં મળે, મફત માં ટિકિટ બિકિટ લેવી ના પડે. પણ મોક્ષ માટે શું આવું ઘટે તો આ બે માંથી? મોક્ષ ની વાત કરે તું, માં તો એને મોક્ષ ની છે. મોક્ષે જનારા ગુસ્સો કરે પણ તુમાય નહી. ખરેખર તો જે પોતે ગુસ્સે કરે તો એને પોતાને જ નુકસાન છે. એવું કોઈ માને નહીં, માને નહીં પણ એને સમજાવીએ ને સાયન્ટિફિક રીતે, દાદા ની દ્રષ્ટિ થી સમજાવીએ ને એને. મન ગમ ખાઈ જાય માણસ, પણ ધૂંધવાટ થઈ જાય થોડો, તો એનું શું પરિણામ ભગવાન? શક્તિ બહાર થાય છે ને, પોતાની ઈચ્છા નથી ને. મારે પેલો તો પોતાની ઈચ્છાથી ધૂંધવાયા કરે, પેલો જે ધુમાયા કરે છે એ તો ઈચ્છાથી. આપડે કઈ બોલ ને શું ધુમાયા કરે છે, ધુમાયા કરે ના બોલ નહી બોલ કે ધુમાયા કરે ડંકથી. હે ડંકથી? ડંકથી મન ની અંદર. હા ડંકી લો હોય ધુમાયા કરે, ધુમાયા જ મારી માખી એ થઈ જાય. એવું પેલો કઈ ધુમાયા જ કરે દાદા. એ ધુમા કરે તો એને સામે કિનારો મળે મોક્ષ નો, પણ પછી તો એને અનુસંધાન મળી જાય ને, પછી રખડી મળ્યો કેટલા કાળ સુધી? સારી વાળું છે, ધુમાયા કરવાની જે અવસ્થા છે પોતાની ઈચ્છા કરીને, એ બહુ જોખમદારી વાળી વસ્તુ છે. મોટી જોખમદારી, રોજ હોય તો જોખમ નથી. એ તો પેલા તો દુભાયા કરતો એટલી તારી દુકાનદારી બહુ હતી, પણ હવે દુભાવત બંધ થઈ ગયું તારું. પેલા ધુમાયા જ કરતો, ગુસ્સો કરો ને ધુમાયા કરો. મારી અથડી એટલી જ કે નહીં, અને એક્સિડન્ટ કે તો મરતા બચ્યો એટલું માની લેવું. એક્સિડન્ટ કઈ પણ એક્સિડન્ટ થયો એટલે મરતા બચ્યું. બીજું બધું એનું પાછું આપણે નહીં સાબે પછી વસ્તુ એ કેટલો બચ્યો ને કેટલો બચાયો કેટલો નહીં બચ્યો બચ્યો આપણે નહીં સાબે. પણ એક્સિડન્ટ થયો એટલે મરવો જ જોઈએ, નહીં મળ્યો તો કે નહીં હિસાબે લક્ષણ કાળા મળી આવ્યા કે નહીં ભાઈ જુઓ આ હિસાબે છે, આ હિસાબે તમે માગો, આ હિસાબ સા હિસાબ માગો. એક મહિનો સજા થઈ છે દાદા, હે એક મહિનો પડ્યા રહેવાની ચિંતા. આ કેમ કર્યું, વાત કરી દે આ ટાઈમે, આ પહેલી કેમ ના કરી, મારી કેમ ના કરી, હમણાં કરી, આપણે રસ્તામાં બધા ટાઈમ ઉપર બધા મળે ને ત્યારે કામ પાટલું કરે તો આગો બાજુ ના થાય. મેલ પૂરો થાય એ ટિકિટમાં. કમ ટુ ધી હાર્ટ પોઈન્ટ. આર્ટી વિરુદ્ધ ચાલુ હોય એટી કેન્ડ એટલે આર્ટી વિરુદ્ધ ચાલુ હોય. જેમ ઠીક લાગે તેમ અનુકૂળ આવતો બે તો ઉભો ઉભો લઈને ખાવાનું થયું થઈએ નહી જતી હતી કે ગાડી તમે વાંદરા ના થાય વાંદરા બેઠા બેઠા થાય ઉભો ઉભો ના ચાલે વાંદરા બેસીને નિરાંત ખાય તમારા માટે ખુશી ખુશી ને ખાઈ નથી દે હાથ નો નિકાલ કરવા રસ્તો યાદ છે ને આટલી બધું માસ થયું છે ભાઈ કાર્યો કઈ જાય એના કદાચ આવડે તો બહાર આપી દેશે હીરાબેને મીણબત્તી ની વાત કરી. મીણબત્તી ની વાતો ગમી ત્યાં છે હીરાબેને શાનું બનેલું છે કારણ કે આઠ કર્મ નું પોટલું છે આ તો શું છે મીણબત્તીમાં બે ત્રણ કર્મ હોય છે આઠ કર્મ શું મીણબત્તી કયા કયા કર્મ દોરો એ દોરો પાછો હરગે એવો કેવો બીજું પાછું એ દોરા ને હેલ્પ હરકાવડાવે બીજું પોતે હરગીને પણ ખરાબ થઈ જાય એવું આયુષ લઈને આવેલી આયુષ લઈને આવેલી એટલે જો એક દોરો એક અજવાળું મીણ અને આવીશ અને ચાર આપડે આઠ એને ઘાતી કર ના હોય એને અગત્ય આપડે અગત્ય ચાર એને ઘાતી કર ના હોય ઘાતી કર જીવતું હોય તો ઘાતી કર એટલે જ્ઞાન આવરણ દર્શન આવરણ એ બધા ઘાતી કર એટલે આત્મા નો ઘાત કરે આ તો બહુ સરસ દાખલો હતો અત્યાર સુધી સાતરું કોઈ જગ્યાએ અપાયો નથી એવો પહેલો વખત સરસ ટ્રાય બી કરવા આ ચાર કર્મ આત્મા નો ઘાત કરે ચાર કર્મ જે છે આત્મા નો ઘાત કરે આત્મા ઘાત કરે ઘાતી કર્મ ઘાતી કર્મ કયા કયા જ્ઞાનાવરણ દર્શનાવરણ બહુ ની નંતરાય અને બીજા સંભાવ નિકાલ ના કરે તો એ બગડે દાતા વેદ ની આવી આરામથી સુઈ જાવ ને આજે અસરતા વેદ ની આવી ખુદા કુછ ના કરે વ્યવહારિક રીતે આવે જુઓ ને ચાગુ તમે જુઓ ને તો તમે તાવ કરી જાય. ત્રાગુ કરે તાવ તમે ત્રાગુ એટલે તો ત્યાં સુવાળા માં તાવ થઈ જાય ત્રાગ કરે હું આવું હા નવ કરું નમસ્કાર કરું હું સમજુ છું કે આને ત્રાગુ કરવા મળ્યું દેવ સમાન રીતે બંને સમાન સુખ આપવું જોઈએ તરાથી સુખ ના પાતો કોઈ વખત તો તું ગુમ પડે તાબુ કરી લેલું મારી ડબડાઈ પડી તો ફાન કરી લેલું એ નાખ્યા તો એવું નહીં જોયેલું રાખવા કેવાય હિન્દુસ્તાન લોકો આ આવડે મોટું છે તમને ના તમારું કામ બાળ હટ સ્ત્રી હટ ના જેવું એક બ્રાહ્મણ ની હટ કેવાય પછી ત્રાગો તો મેં જોયું ને હતા કોઈ નાખેલ એક બેન તો એક બેને દબાવવા માટે હું તો બેઠેલો અને એમના ભાઈને દબાવવા માટે કુદી કુદી કૂટવા મારી ભાઈ વિધવા થઈ રીતે તો ભાઈ પાસે પડાય લેવા પેલો ભાઈ ખબર ગયો ત્યારે પછી એના ભાઈ ને સમજી ગયો કે આ ભાઈ બિચારો ગભરી ગયો છે એટલે મેં ભાઈ ને શું કહ્યું તો આ તારા બહેન ભલે કૂટે છે કેટલી સિસ્ટમ કેટલી સરસ છે સમજી ગયો ભાઈ મારી સિસ્ટમ જોઈએ છે મારા પીપર ગયા છે આ લોકો એટલે બસ સિસ્ટમ જોવો તમે બરોબર એટલે ભાઈ જેમ કે આવું ભાઈ જ આવું ફોટોગ્રાફી લઈને કે ને કે સારી સિસ્ટમ છે મને કૂતરી ભરે ને એવું ભરે ડાકીઓ ભજે ને તારે નથી ખબર પડે ડાકીઓ ભયો તો સુધી જણાવી જાય આ તો આવો બધો ગેર ડરાય મારે જય ને કર્યું ને આ કશું થયું ના હોય આમતા આમતા આમ એટલે મેં તારા ભાઈ ને કહ્યું ઉઠાઈ લેજા એમ ભાઈ આમ રસ્તે કાઢતા પડી ગયા કઈ હોય રહેવાનું હતું હોય છે આવડે નહીં અને હાલ નજીક નું કરે તો હું કઉક તમારે જે જોયું તે જ મને કહી દઉં હું કાગળ લખેલું છું નોકરી આપી દઉં તાબુ ના કરું શું લઈ જવા શેરી આપડે કઈ આ શેરી તમને આપી દઉં તક ના એસી અપાય જે અપાય જે રીતે અપાય એવું આપી અપાય એવું ના કહ્યું બીજું ના કહે દેખાતું નથી એ આ ના દેખાય એવી જગ્યાએ છે કેવું અરે કઈ ગતિ માં જાય અહી ક્લાસ દેખાતો નથી જાય કે અરે અંડરગ્રાઉન્ડ ક્લાસમાં ને ઓવરગ્રાઉન્ડ ક્લાસમાં જાય જાનવર માં જતું છે, જાનવર તો નહીં થાય બધા ક્લાસ બધા ચાર ભગવાના છ ભગવાના જાનવર ટાઈપ ની છે, પાછળતા ટાઈપ ની છે ને, એટલે જાનવર ગતિ ના હોય. તારું ત્રાગુ દીધી જશે, ત્રાગુ નહી દાદા, તારીખ 9/6/86 જીએ છે ત્યાં સવારે અમદાવાદ. ન પડે દાદા યાદ રે, અને આજ્ઞા ના પડે તો ચાલે સ્ત્રીઓ ને કેમ ચાલે દાદા? ના પડે ચાલે, એમને ના પડે ચાલે, ઓછી જવાબદારી પુરુષો ની જવાબદારી અને સ્ત્રીઓ ની જવાબદારી માં શું ફેર? દાદા દાદા ખ્યાલ રાખીને ખાવાનું કરે, દાદા યાદ રહીને ખાવાનું કરે, તમારે ખાવાનું એવું નહીં થાય. તમારું ચિત્ર દાળ મન શાક મન સમન તે મરે, એવું ના દાદા મરે નીકળે નીકળી કામ કરીએ એ કામ માં ચિત્ત રહે, અને એ લોકો સાહજિક પણ કામ કરે એટલે દાદા માં રહ્યા કરે. આપણું જ્ઞાન મળ્યા પછી આજ્ઞા ના પાડે એની જવાબદારી શું? પછી આપડે જોવા ના જઈએ, બે મહિના પછી તો શું થાય? એ દેખાય છે, આમ થઈ જશે ખબર છે, ના હોય ખબર જાય. સત્સંગ માં આવે કોઈ ને આજ્ઞા ના પડે તો સત્સંગ માં બેઠા એનું ફળ તો મળે ને દાદા? મળે, કોઈ સમય બેઠો ને એનું ફળ મળે, જાય મળે. શું લાભ થાય? એમ લાભ શું થાય? ખોટ ના જાય સામાન હોય, પોતાની પાસે સામાન ખોટ જાય ને, પોતાનો માં ખોટ જાય, નફો મળે. ખબર પડે છે અમુક અમુક જગ્યાએ આજ્ઞા ચૂકી જવાય છે કે નથી પડાતી એ પણ ખબર પડે છે, એ કયા પ્રકારની જાગૃતિ કહી શકાય? આજ્ઞા જેટલી પડાય એટલી પાડવી, ના પડાવી જો આપણને ખબર પડી હોય તો માફી માંગી લેવી. પ્રતિકોણ કર્યું એ દાદા આપણે પ્રતિકોણ કર્યું, ફરી હવે નહીં થવા દેવું બન્યું. તો આવી રીતે હોતા મેળવે તો થાય પામ, પોતાનો નિશ્ચય આજ્ઞા પાળવાનો જ છે, તેમ છતાં પણ અમુક વખતે ચૂકી જવાતું હોય છે, એ પછી તરત ખબર પડે છે કે આટલું આમ જતું રહ્યું તો એમાં ક્યાં કચાશ છે? કચાશ ને કેવા દીકદી કચાશ છે ને, આત્મ લઈ દેવું છું જેટલું આત્મવિરે છે એટલું પાડી શકાય છે, નહીં પાડે એના માટે આપડે કેવું છે કે મત સમાપ્ત કરું છું, માપ માગું છું, ફરી આવું નહીં કરે. એ પણ થાય છે જેટલી આજ્ઞા ચૂકી ગયા એની સમાપ્ત થાય છે, પણ ખરેખર તો એક્ઝેક્ટ આજ્ઞામાં રહેવું જ જોઈએ અને રહેવું જ છે એવો નિશ્ચય છે, તેમ છતાં પણ આવું કેમ થતું હશે? નરમ તબિયત અને મજબૂત તબિયત હાર માં સ્ટેશન જાય પેલા સ્પીડ સ્પીડ થી પહોંચવું ના પહોંચે એને શું કામ? નરમ તબિયત છે, દેહ વીર્ય ઉત્પન્ન છે અને આત્મવીર્ય કમ આત્મવીર્ય વધે એ માટે શું કરવું? આત્માને વિટામિન લેવું પડે, બરાબર સમજાય નઈ દાદા? વિટામિન આત્માનું વિટામિન લેવું પડે, બરાબર સમજાયું નહીં? રસ રોટલી ખાય દેહ નું વિટામિન, તો ગાળો દે ને ક્ષમતા પૂર્વક રાખીએ આત્મા નું વિટામિન, ધક્કાબાજી ગાડી મેળે તો એ પણ ક્ષમતા રાખીએ આત્મા નું વિટામિન, એ શાનું વિટામિન કહેવાય? આત્મા નું વિટામિન. દેહ નું વિટામિન કે રસ રસ રોટલી ખાય તો દેહ નું વિટામિન. તમને કયું વિટામિન ગમે? રસ રોટલી વાળું ગાડી મેળવે તો સહન થાય નઈ ને પછી. આત્માનું વીર્ય વધે એ માટે આ એક જ રસ્તો બસ, કે આત્માનું વિટામિન મળવું જોઈએ. બીજો રસ્તો કરો? કયો રસ્તો દાદાજી? જ્ઞાની ની સેવા માં રહું, જ્ઞાની ની સેવા એટલે નજીક માં, સેવા ભલે કે ના ભલે પણ નજીક માં રહેવું. એ તો નિરંતર એક ભાવ રહ્યા કરે છે, પણ છતાં પણ અંદર એમ થયા કરે છે કે આટલું બધું નજીક રહેવાનું મળે છે, સાનિધ્ય વધુ મળે છે, સત્સંગ પણ વધુ મળે છે, છતાં પણ એવી કઈ કચાશ છે, કઈ ભૂલ રહી જાય છે કે જેથી જોઈએ એવું આમ ઉપયોગ પૂર્વક જેને કહીએ એ રહી શકાતું નથી. બને અંદર નિરંતર ડંખ્યા કરે કે આજ્ઞામાં કેમ રહેવાતું નથી, નિશ્ચય છે ગમે તે ભોગે રહેવું છે, એમ છતાં પણ એવી કઈ કચાસ રહી જાય, કઈ ભૂલ રહી જાય છે. રામજન માં જે લોન લોન લીધી હતી ને બેંક ઓવરડ્રાફ્ટ લીધા હતા તે પાછા વાળવાની, સમજણ તો લેત નહી તને, આપણે લીધી છે ને શું થાય ગર્ભે કહ્યું પણ એટલે ઘણી ખરી શક્તિ એમાં વાપરી જાય. કઈ જાતના ઓવરડ્રાફ્ટ લીધા છે રાવલ સાહેબ? રાવલ સાહેબ પૂછે છે જે જે ચીજો ખેંચે ને એ બધા એના ઓવરડ્રાફ્ટ. અત્યારે બધા મને કહ્યું કઈ ચીજ ખેંચે તમે? કઈ ચીજ ખેંચે? અત્યારે ફરતા ફરતા આમ જોતા જોતા નીકળ્યા એના ઓર્ડર છે બાકી. અત્યારે બહાર નીકળીને જે ખેંચે છે એના ઓર્ડર બાકી છે. તને ભૂખ લાગી હોય તો બધા ફરતો ફરતો જતો હોય, કોણ ખેંચે પેલું? ઓવરડ્રાફ્ટ બંધ ક્યારે થાય? બધા ચૂકવી દેવા પડે, બધા ચૂકવી દેવા પડે. પણ અત્યારે તો એવું બને છે કે બહાર નીકળીએ તો ખેંચાય ખરો, પછી તરત પાછું આવે. કાપડ ની દુકાન હોય ત્યાં ખેંચાય, તરત પાછું આવે, તરત જ. જયારે પેલા શું બનતું હતું? ત્યાં ત્યાં ચોટી રે, પાંચ મિનિટે દુકાને પણ ઉભા રહીએ. દેવું ઓછું થઈ ગયું એટલે થોડું ઓછું દેવું ઓછું થાય એટલે પછી આપડે બહુ એ ના રહે, થોડું ચડકાવે નહીં, બહુ પછી ચડકાવે નહીં, બધું થઈ ગયો વોટર બધા. હવે હજુ કોઈ જગ્યાએ વધારે છે તે ખબર પડશે ને, જ્ઞાન જોરદાર હોય તો ઓવરડ્રાફ્ટ ને બારી ના નાખે. પેમેન્ટ કરવું પડે. એનો અર્થ એ થયો કે આપણે જે ઓવરડ્રાફ્ટ લઈને આવ્યા છે તો એનો હિસાબ થયો ને? હા, ઘણા ઘણા ઓછા થઈ ગયા ને, પેલા જે બે રંગ કરતા નહીં કરો નવા ચાર્જ ના થાય. નવું ચાર્જ ના થાય, જૂના ઉકેલ આવે. પેલું નવું ચાર્જ થાય, જૂના ઉકેલ ના આવે, તો ઉકેલું જ છે. આ તો ઓવરડ્રાફ્ટ બી ભરવાના, સુખ હાથે, અંદર ના શાંતિ હાથે. અંદર ના દુઃખ હાથે ઓવરડ્રાફ્ટ લેવાના, ભરવાના, તમારે લેવાના દુઃખ મટાડવા હાલ ઓવરડ્રાફ્ટ લેવા. તમારે ઓવરડ્રાફ્ટ ભરવો પડે કયો ખાતે? તમારે શાને હાલ ભરવો પડે? હોય તો પછી શું થાય? ઓવરડ્રાફ્ટ ચૂકવતી વખતે કઈ જાગૃતિ રાખવાની? ભરતભાઈ, એક જ જાગૃતિ છે, એ જાગૃતિ બીજી કઈ? જ્ઞાન મળ્યા પછી ઓવરડ્રાફ્ટ વધે ખરા? કોઈ વધારે એવા જોરદાર માણસ વધારે કરો તો ઉપરી હોતો છે સુપ્રિન ના નિર્ભર ના કરવા દે મારી ટુકડી વધારે કરો તો એ ઓવરડ્રાફ્ટ ન વધે જ્ઞાન લીધા પછી ઓવરડ્રાફ્ટ કઈ રીતે વધે એની સી ભૂલ થતી હશે જેથી ઓવરડ્રાફ્ટ વધી જતા હશે અજાગૃતિ અમદાવાદ ના પાવે નઈ ઓવરડ્રાફ્ટ ને લીધે જાગૃતિ નથી રહેતી અને જાગૃતિ નથી રહેતી એટલે ઓવરડ્રાફ્ટ વધે છે આ કયા પ્રકારનું રિલેશન દીપક પૂછે એમના જ રિલેશન છે કાર્યકાળ નું રિલેશન છે કાર્ય થી કારણ થાય અને પાછું કારણ માંથી કાર્ય જન્મે આ ઓવરડ્રાફ્ટ જેમ બને તેમ જલ્દી થી ભરપાઈ થઈ જાય એ માટે સૌથી સરળ રસ્તો કયો પાણી ની સપાટી હોય ને પડતું મૂકે એટલે સરળ સપાટ પાણી પણ કાળા ટેકરા વાળું પાણી નઈ સપાટ પાણી બિલકુલ લેવલ માં લેવલ વોટર ઊંચું નીચું ના હોય ટેકરા કાળા ટેકરા વાળું પાણી ના હોય એટલે શું કે છે આ કાંકરિયા તળાવ લેવલ વાળું પાણી હોય ને પાણી બધું સરખું જ હોય દરિયામાં સમજાયું નહી કે છે કાંકરી આ તો હેલો વાત કે કાંકરિયા અમે ડુબકી માં એટલું બધું આવી ગયું લેવલ આવે ને તો લેવલ માં ડુબકી મારે કશું ના થાય આમાં લેવલ આવે એટલે સંભાવ બિલકુલ મારે તો સંભાવ ગાળ દે તો સંભાવ જેલમાં ગાળ તો સંભાવ આમાં લેવલ માં આવી જાય ગયા ડુબકી મારે લેવલ માં કઈ ગઈ બધી ગઈ કાંકરિયામાં અજ્ઞાની ને ડુબકી મારવાની અને જ્ઞાની નામાં આ પાણી ડુબકી મારવાની અજ્ઞાની મારે જ ખરું વિચાર ક્યાં જાય કાંકરિયા મારતા છે નહીં મારતા એ લોકો ઘણા રોજ રોજ રોજ એક વાર કેમ જ્ઞાની આવી રીતે મારવાની સંભાવ છૂટે નહી મારે દેહ વીર્ય વધે તો અને જે બન્યું એને ન્યાય કે બન્યું એને ન્યાય કે તમે દુકાનદારે ફાઈન નોટ આપી તમને નવું પાસે આપ્યા રૂપિયા તો એક રૂપિયા નો સામાન આપ્યો ફોરી નોટ ને નવ પાછા આપ્યા તમને એટલે પછી ઝઘડો થયો પછી પેલો નાકલ હોય પછી બન્યું શું કરવું પડે આપડે હિસાબ કિતાબ કરવો હિસાબ કરવો પડે હિસાબ કરવો પડે કે વેપારી જોડે હિસાબ કરવો પડે કે લેવડ દેવડ નો વેપારી ભાઈ આપડે માલ સામાન જોઈતો હોય છે તો રૂપિયા નો લીધો સામાન નવા પાછા ના લઈએ ને ત્યાં નવું આપડે શું કરે.